લાગે ખરો એટલે એને અસર ઉપર છે, ખાલી હજાર વાતાવરણ પર છે. બાકી કયું દીકરે છે જ નહીં, કયું હિન્દુસ્તાન અસર છે બધા યુગો છે. પણ એને અસરો બહાર પડે છે. પણ છતાં એના લોક છે તે મનમાં જુદું હોય, વાળીમાં જુદું હોય, વચનમાં જુદું હોય, એવા લોક નહીં થઈ જતા. દુઃખ તો હોય એ દુઃખ નહીં જુદું. કેવું એ દુઃખ માં છે ને એમ કે તમે એમ કહો રૂબ્યું હેલ્પ નહીં ઊંચો લગા બાજા બીજું કેવું. અને તારો માણસ હોય કે હિન્દુ હોય કેન્ટીન ના પૈસા આપે સૂક્ષ્મતર પણ સમજ્યો ધીમે ધીમે. અને સૂક્ષ્મતર એ સૂક્ષ્મ નહીં સમજી શકે. આ સમજ માં આવે છે બધી વાત. હું કાચ જેવા મોટા ને કઉ આવે કાચ થી બીજા બધા માણસ છે ને. આધ્યાત્મિક દ્રષ્ટિએ કાતર મહાન પુરુષ. આધ્યાત્મિક દ્રષ્ટિએ કાતર સિવાય બીજા આપડે ત્યાંના ભગવાન અને તે લો ને. પણ હું અહીંયા આગળ આપડે એ લોકોના બધું ઇગોઇઝમ હોય, મારા ઇગોઇઝમ ના હોય, એટલે હું એને ભરું તો નહીં ઠપકારું નહીં. હું તો હું એનો નોકર જેવો થઈ ગયો એટલે એના દુઃખ ના થાય. પણ તે એનો ગવારો એને નહીં કરાવડાવું તમારી હાજરીમાં. ના મને બેસો ને. આપણે આપણે ઘેર જ્ઞાની પુરુષ ને ઘેર ગાય વધી રાખી, તેથી આપણે મંત્ર બોલવા માટે ગાય લીધે છે. એ નથી કશું એ માણસ નું રૂપ છે. 85% માણસ થી માણસ થયા એટલું જ છે. અને તેનો આધ્યાત્મિક વાળો છે 45%. આપણે તો 60% છે. એટલે આ દેશ ના વિજ્ઞાન સિવાય મોક્ષ કોઈનો થયો નથી, થશે નહીં. શું થયું? મુક્તિ ધર્મ સમજવાને માટે જ આ ભૂમિકા છે. શું છે? પેલા તો એમની દિવાળ વાંધ્યો છે. પણ એ જે તમા જે અત્યાર દિવાળ છે ને, એ ફરવાની ઘેર નહીં. હા ફરો. હા અને આ તો જ્ઞાની પુરુષ એટલે તો ઓબ્ઝર્વેટરી કહેવાય. આખા વર્લ્ડ ની શું કહેવાય? આખા વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી કહેવાય. જે જ્યાંથી બોલે ત્યાંથી કરેક્ટ જ હોય. કશું વાળું વાંચી ના બોલેલું હોય. કેવું તમે ધરો ને? એવા પુરુષો હે, એવા પુરુષો હિન્દુસ્તાન સિવાય જે પેલા ઘાટ છે ને આગળ, એ ઘાટ નું બંધારણ છે આપણું હિન્દુસ્તાન. હિન્દી આગળ જતો ઘાટ છે. એ બધા ઘાસ થી મળી રહે, હિમાલય બધી રહી, બધી જે દિવાલ છે આ બાજુ બધી આ દિવાલ છે, અને આ બાજુ દરિયાની દિવાલ છે. એવો આ હિન્દુસ્તાન દેશ. અને પછી દક્ષિણ માં જન્મેલો હોય, ગમે તો જન્મેલો હોય, બરોબર ને? ચાલો કાશે આ લેવી છે. એના ભક્ત થઈ ગયા. શું જઈને થયો ભગત છે? આપડા રણછોડી સાહેબ ને મેં કહ્યું હતું. મેં તો અરે આ લોકો વાંચાતું છે. મને કહે આવા વાત કરતો હવે તો શું છે? તો બકરી બે બે ઘર છે એવું એ સમજ્યો નથી. એ શું છે? જે બોલનારો તે સમજ્યો નથી. શું કહ્યું? હવે એમના પગે લાગે એવા થઈ જાય. જેને તમે ભજો નહીં એવા થઈ જાય. શું કહ્યું? આપડે સમજાય છે? બરાબર સમજાય. હા હું જે કઉ છું ને તે બુદ્ધિમાં ના ઉતરે તો એ છે. બારી ના આપડે તો આવે જ નહી ભગવાન એટલે ભગવાન. જે આ બધા ગુણો ડિક્ટેરી માં આવ્યા છે એ ગુણો માં એક ગુણ ભગવાન નો નથી. આ બધા ડિક્ટેરી ના ગુણ છે. શું છે? હા આવતા જ ભગવાન સિવાય બીજું જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ના ગુણો છે. શું છે? પ્રકૃતિ ના ગુણો. આ જગત માં ભગવાન ને પ્રકૃતિ બે જ છે. તે પ્રકૃતિ ના ગુણો આ બધા આમાં હોય છે ડિક્શનરીમાં. ભગવાન ના ગુણો એટલે ભગવાન એટલે ભગવાન છે. પરમાત્મા એટલે પરમાત્મા. શું છે? એવા જુઓ છે પરમાત્મા જોવો છે. મારે દેખાય છે તમે દેખાય છે પણ આ વાત તમે હમદે આપડે આ હિન્દુસ્તાની ના પડી નહીં. ના હમદે પર ગજા બરાજો નાખી ના દેશો ખબર પડે નહીં. કારણ કે તમે તો કેટલા તમારી પાસે સમજવાનું શું સાધન છે કે તમારી પાસે બુદ્ધિ એટલું જ સાધન છે. શું છે? બુદ્ધિ એટલું. બીજું કોઈ સાધન છે સમજવાનું તમારી પાસે? માટે આ કેટલીક વસ્તુ મારી બુદ્ધિથી પણ ના સમજાય એવી વાતો હોય છે. અને તે વહેલે મળે બહુ જ બુદ્ધિ હું સૂક્ષ્મ બુદ્ધિ કરતો ત્યારે સમજાય. તો આ મારી વાત તમને તરત પહોંચે છે એનું શું કારણ સમજાવી નથી. અને આ ગમે તે ફળીને બોલાવવાનું એ તેના તેના અધ્યાપ બી હોય તેને બોલાવવાનું રામ તરી તેના અધ્યાપીઓ તે રિલેટિવ થી તેમ શું કહ્યું રિલેટિવ તો ફરી નહીં ના અહીં ત્યાંનો અધ્યાત્મ કામમાં શું લાગે શું વાળા ના કામમાં ના લાગે. આ ગુજરાતી સ્કૂલ ના ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છોકરાઓ માસ્ટરો હોય તો કોલેજમાં ચાલે ખરા. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ના છોકરાઓ બહુ વખાણ વખાણ કરે તો આપણે શું એને કોલેજમાં લઈ જવા? હું ભેસ્ટેલ નહીં બોલું. મને મિત્રાજ તરીકે બોલું છું. આખું જગત જ મને એક મારો એક જ કરું છે. હું એટલો હિન્દુસ્તાની તરીકે હું બોલતો નથી. આખા જગત ના કલ્યાણ માટે મારો મેઇન વાત છે. શું છે? કોઈ જેમ છે બોલું છું. અહીં યારી બે ઠંડા આવે એનો ધર્મ પામમાં અહીં લોકો ઉભા થઈ ગયા. અરે ભાઈ એની દિશા ધર્મ ભણા તો છે તમને લાયક નથી. તમારા માટે તો હશે અગર તો દિવાદવાડી હશે તો આપડે આ સાધુ સંજ્ઞા છે એ બધી દિવાદવાડી હશે. તમારા માટે આ સાધુ સંજ્ઞા છે દિવાદવાડી હારા ભલે પરપંચી થોડો હોય જેનો હતો ને. એ તો હમસ્તા જ નથી. પોપટ પોપટ પોપટ નો તમે સુધારો બોલો રામ બોલો રામ તે કે આયા રામ ગયા રામ બોલે છે. તમે એમ સમજી ગયા કે સમજી ગયો? તમે શું સમજાય શું સમજાય છે? પોપટ બોલે ગયા રામ ગયા રામ આવો રામ સિંહ ભાઈ એવું બોલે તો તમે એમ જાણો ભોગો આટલો બધો પ્રેમ વારો થઈ ગયો છે. તમે એ શું કલ્યાણ કહેવાનું કે મસ્તો છે ના સમજાવ નહીં બોલતો એ એની ભાષામાં લઈ જાય છે. ગ્રામ એટલે મરતું હશે એટલે ગાડમ હશે. આવું ભાષામાં લઈ જાય. તમને તો એમ જ લાગ્યું આ રામ તો ભગત થઈ ગયો ને તો ખરો ઉપર ભગત થઈ ગયો કે છે. મને એના તરફ એમના સાયન્ટિસ્ટો બધું વાત કરી રહ્યા છે. તમે ના સમજી શકો એ તો એના સાયન્ટિસ્ટો સમજી શકે એ વાત હું એક્સેપ્ટ કરું. તો પણ બાર બાર સાયન્ટિસ્ટો આવેલા જ છે એમના સ્વામી શકે ખરા પામી શકે ખરા, સમજી શકે, પામી સમજી શકે ખરા, પામી ના શકે. તમે પામો પણ એ પામી ના શકે, કારણ તમે પાત્ર થયેલા છો, એ અપાત્ર છે. હિન્દુસ્તાન સિવાય એક્સેપ્ટ, હિન્દુસ્તાન સિવાય કેટલાક હિન્દુસ્તાન સમજી થોડા ઘણા વિચાર કરતા થઈ ગયા છે. ગુણધર્મ હોવો જોઈએ, કઈક હકીકત માં હોવું જોઈએ, એવું શંકાઓ પડી છે લોકો. શું પડી છે શંકાઓ? બાકી આ હિન્દુસ્તાન સિવાય બાર ગુણધર્મ જ સમજતું નથી. શું રહે બધું સમજાય તમને? તમારા અનુભવની વાત છે ને? અનુભવ હે, હિન્દુસ્તાન સિવાય બીજા નથી. હવે ગુણધર્મ સમજતા નથી, છતાં એમની એમની ભાષા ભાષાપૂર્ણ છે. હાથ ને એમાં ગમે નહીં. અરે આવો આવો એમાં કઈ જાત તો માણસ એવું એ બોલે ના બોલે, આપડે ના ગમતા ગયા એટલે ના ગમે. તો પછી એ પાસે ઘરમાં શું કે, ઘરમાં શું બોલે? આવો આવો એવું બોલે. આ અમે કી આપણું કહેવાય, કેવી રીતે આપણું કહેવાય? મનમાં સારો બોલ તમને બધાને વાત ગમે છે? બધાને કંટાળો નહીં આવતો? અમને કંટાળો નહીં આવતો. બધા શું કહ્યું? હિન્દુસ્તાન ના લોકો ભગવાન છે એમ જ મારી કહેવું. કેમ છે? એમને ભગવાન મળ્યા નથી, મળે કે તરફ એમને છૂટા છે. મળે કે પરદેશ નો જન્મ ના કોઈ મનુષ્ય માં છૂટા નથી. કેટલાક ખોરવા એવા છે કે પરદેશ માં કરતા જ નથી કોઈ દેશ માં. હિન્દુસ્તાન માં કેટલાક ખોરવા અને કેટલાક વધારે એવા પ્રકાર નો છે કે જે પ્રદેશ માં કોઈ ભૂમિમાં નહીં થતા. પ્રદેશ માં પણ એવા પ્રવાસ છે કે આ ભૂમિમાં નથી. એ જુદું, એ જીવડા જુદા. પ્રદેશ માં જે ઝાડ છે ને એ આ ભૂમિમાં નથી, પણ અહીંના જે ખાસ મુખ્ય ઝાડ, એ ઝાડ ના કેવા કેવા ગુણ હોય છે. એટલે આ હિન્દુસ્તાની ભૂમિ, આ ભૂમિકામાં જન્મ થયો બોલતું કોઈ પરિવાર છે. એટલે અહીંના અહીંના હું જોવો દાખલ કરું, બહુ ઉત્તમ પુરુષ છે. ઉત્તમ હોય છે એને પામતો નહીં. કુદરતની દિશા બરોબર નથી, ધંધાની દિશા બરોબર. આ તો ત્યાં આગળ સૂર્ય ના આવ્યું જો ને, તેથી અમેરિકો નો અને ઇંગ્લેન્ડ ના સૂર્ય ના અસર થયો નહિ. તેની હાથે આ અમેરિકા ના છોકરા અહીંયા આવે છે, તમે જોયા છે? અમેરિકા ના ભારતદારો અહીંયા આવે છે, તમે જોયેલા? ક્યાં જોયા હતા? શું નામ હતું? શું લોકો કે આપડા લોકો એમને કીર્તિ ના સ્નાત છે બધા એમના સંજોગો એવા છે, આ કીર્તિ થઈ જશે, આ નહીં લાગે. અને આપડા કીર્તિ નહીં થાય, બારવટો નથી, ધોર છે, કીર્તિ નહીં થાય, ધોર નથી. કારણ કે બરોબર ધંધો ફરી કાઢ્યો, ગોળીએ બિઝનેસ છે. ધંધો કાપવો તમારા જેવા સાહેબ ને બનાવી જાય. કેટલા જણ બનાવે તારે ઘટું કપાય છે? એનો સોળ અવતાર હોય. કેવો હોય? એટા ટાઈમ સોળ અવતાર એટા ટાઈમ અહીંયા આગળ આ ભાઈ ના અમુક ગજામાં લેવું છે તે અવધાન, આ દરવાજે નીકળવાનું તે અવધાન, તેને સાહેબ ઉભા રહ્યા છે તે અવધાન, તેના માટે નીકળવું તે અવધાન, ગોપાવાનું શું કેવું છે તે અવધાન, બધા સોળ અવધાન એના હોય ત્યારે ઘટું કપાય. જે ખરો બીએસસી કાપી દે, બીએસસી પકડી જાય. તમે જોતું ને તો અમારું તો બધું જ થયું. જયારે તમે આટલા રૂપિયા બધા જોયેલા છે તો તમારાથી પહોંચતી નથી, તો અમારું તો બધું જ થયું. એ કરવાનો વિચાર કરે ત્યારે પકડી દઈએ. તમે જોયું એ અવધાન ની જરૂર છે. અવધાન તમે સમજ્યા? તમે શબ્દ સાંભળેલો અષ્ટાવધાની પુત્ર કેવું શબ્દ સાંભળેલો? એ આઠ અવધાન ને આપણામાં વ્યવહાર બહુ મોટામાં મોટો બુદ્ધિશાળી કહેવામાં આવે છે. અને એને તો સોળ અવધાન તમારી પાસે તાળા મારેલા ઉભા આગળ આગળ આવડે મોટા બ્લોક નું એન્ટ્રી કરેલા મારો તાત પછી તારું ઉભા રહે. આ બધું સમજવા જેવું છે. આ તો બહુ ઊંડું સાયન્સ છે. ફોરેન ના આપડે ખોટું નથી કે ફોરેન કે હજુ પૂરા જમ છે ત્યાં સૂર્ય સમજ્યું નથી. શું કહ્યું? પુનર્જન્મ છે ત્યાં સુધી સમજ્યું નથી. શું કહ્યું? હજુ તમને સમજવા માટે હજુ તો બહાર જ અવાજ પાંચ લાખ ની વસ્તુ બદલા કેટલા માણસ સંચર હોય એમ તો કહી શકાય. આ 5-10 હજાર જળ હોય તે અત્યારે સંચર જ નું આશે. નિરીક્ષણ કરો 5 કલાક સુધી 8 કલાક સુધી આ દૂધ ના કરે. અને આપડે તો 5 મિનિટ માં આમ અને એ તો બેઠો હોય ને આપડા ભૂડિયા સંસાર વધારે. એવું તમે જોયેલા નથી એમના સંસારતા ઓછી લાગે નઈ. પણ બધા ધીરજ હોય છે. એ લોકો ની કાંઈ ધીરજ મનુષ્ય છે સંસારતા ઓછી છે એનું કારણ ડેવલપમેન્ટ નથી. હું ચલાય માં ના ઉપર થી બોમ્બ પડતા હોય એટમ બોમ્બ પડતા ચલાય માં ના. એ તો હું બહુ ચલાય માન થાય એને પડવાના થાય પેલા ગભરા માં નાચી જાય પેલા બહુ ગમતો. કે ભાવ ભાઈ ની ભાવ ભાઈ ની ભાવ બીજી ભાવ બહુ ચંચળ. આપણે ભાઈ ભાઈ માં એટલા બધા ચંચળતા નથી. આપણી બીજી ચંચળતા બહુ આપડે ડેવલપ થયેલા છે. બોલે ને 5-10 કલાક પછી બોલે ને 1 કલાક માં છે ને આવું એને પૂછવા તો એમને બાહ્ય ડેવલપમેન્ટ છે. બાહ્ય વિજ્ઞાન શું કહ્યું? એ બાહ્ય વિજ્ઞાન એમની પાસે ના હોય તો અંતર વિજ્ઞાન એમનું ચાલતું જ નથી. એમની મશીનરી અંતરમાં શક્તિ ચાલે છે. તે કહું તમને તમારી 1 સેકન્ડે 1500 રિવોલ્યુશન હોય તો એની 1 સેકન્ડે 50 રિવોલ્યુશન છે. રિવોલ્યુશન એટલે શું? કે તમારી આંતરિક જાગૃતિ 1 સેકન્ડમાં તો ઘર યાદ આવી જાય, પેલું યાદ આવી જાય, પેલું યાદ આવી જાય, પેલું યાદ આવી જાય. એની શક્તિ રમવા ગયો તો પછી રમવામાં જમવા ગયો. અને એક વસ્તુ સારી ના કહેવાય કે જે વખતે જે કરવાનો નિર્ણય કર્યો હોય એમાં તે મન એકાગ્ર કરી છે. એ વસ્તુ સારી નહીં. સારી ખરી ઉતરી પડે તો સારી તમને પછી તે ઉઠી પડ્યા તું ત્યાંથી આવ્યા તમે ત્યાંથી નું કરવા માટે નહીં આવ્યા. હવે એક જ પૂરો રંગો ને તો પેલી બાજુ એવું જ છે. તેથી અમારા ફૂલની પાસ તમે કરાવી રિવોલ્યુશન શું એટલે તમે જે સમજાવવા માંગો છો ને તે મારા તમારું રિવોલ્યુશન તમારા રિવોલ્યુશન જેટલા છે એ રિવોલ્યુશન એ મારું એન્જિન ને પક્કા એના કાઉન્ટર પૂરી મૂકીને હું ગોઠવી દઉં છું. એટલે મારા રિવોલ્યુશન હિસાબ વગરના કેટલા છે હા તો જો મારા હિસાબ વગરના રિવોલ્યુશન તમારો સીધો ડિરેક્ટ પડતો આપવું તો તમે તૂટી જાઓ. એટલે મારે કાઉન્ટર બુ બે ગોઠવી કરું છું શું કરવું પડે અને પછી તમારે મારા રિવોલ્યુશન અઠા કરીએ. હવે તમારે છે એ લોકોની જોડે કાઉન્ટર પૂછ્યો કેટલી કાઉન્ટર પૂછ્યું ગોઠવો સર તમારે જે પણ આપડે જળ કોઈ માણસ લેલો જળ જળ આ જળ જેવો માણસ છે કોટ દાડા હોય બીજી દાડા હોય જળ જેવો લાગતો હોય થોડો એને રિવલ શું હતા બધા અને કેટલાક ના રિવોલ્યુશન તો એવા હોય કે તમારા બોલતા પહેલા આખું વાક્ય બોલી જાય અને કેટલાક ના રિવોલ્યુશન એવા તમે જે કહેવા માંગો છો તે પેલો સમજી ના શકે. તમે ફરી એને કહેવા માંગો તોય ના સમજી શકે. બહુ બને ના બને બને હે એમ શું કારણ રિવોલ્યુશન નથી બોલતા. હું મારા ફૂલ રિવોલ્યુશન કારણ કે વાત કરે તમે ના સમજી બોલો. એટલે હું કાઉન્ટર પૂજો ગોઠવી ને બોલું છું. આ કાઉન્ટર પૂજો તમે જાણો છો બધું એના એના કેલ્ક્યુલેશન બધા મારી જ કરવાનું. હા તે ગોઠવી ને બોલું છું તે તો હે આપણા દેશમાં એવા કોઈ જડ માણસો એ જ નહીં એવા એવા જડ કોના સંગમાં પડી રહ્યા છે કંઈ કોનો ભારતીયનો છે એમના કરતા ઘણા ઊંચા કહેવાય કારણ કે આપણા સંઘમાં રહે છે. એમના કરતા ઘણા ઊંચા કહેવાય એ લોકોને આ જે રીતે હું કહું છું ને એ રીતે આપણે બોલવું ના જોઈએ. એ તમને સમજાવવા માટે બોલું છું. મને એમની કોઈ કક્ષા પડતી નથી. તમને એક્ઝેક્ટ આ જગતની એક્ઝેક્ટને સમજાવવા માંગુ છું તો એમની પાસે તો હું એવું એવું ના બોલું. એમને હું તો વર્ક કરે શું થાય કારણ કે અત્યારે તો એ ઉપરી થઈ બેઠેલા છે ને અત્યારે તો બધા એમના હાથમાં સત્તાઓ પારે કે નહીં છે ને સત્તા ના હોય તો આપણે બોલીએ શું કહ્યું પણ સત્તા હોય એટલે બોલાય નહીં. બોલાય તો અવરું સમજે બીજું તો કે નહીં મને કંઈ બીક નહીં આવે પણ એ અવરું સમજે કે આ ઇન્ડિયન શું બોલી રહ્યો છે અને લવારો તો એવું બોલે શું બોલે લવારો એટલે મારા શબ્દોને લવારો છે શું કે કાંઈ સમજતો નથી એ અને મારા શબ્દો ખોટા દેખાય એના કરતાં હું બોલું જ નહીં સમજો ને. અને એ કહે કે અમે કહેવા તો હું કહું ભાઈ તમારી દ્રષ્ટિથી બિલકુલ બહુ ઊંચા માણસો પણ તમારી દ્રષ્ટિથી એવું કહું શું બોલું હે સ્થૂળ સ્વરૂપે એમ તો સૂક્ષ્મ સ્વરૂપે છે કોન્શિયસ સૂક્ષ્મ સ્વરૂપે છે ફિઝિકલ અને પેલું સ્થૂળ સ્વરૂપે છે તો પેલું તો પેલું તો આ જે અણુ અણુ અણુ અણુ તપાસ કરે ને અણુ એ અણુ અણુને તો અથવા દ્રષ્ટિ જોવા જાય તો જોવા દેખાય એવું છે. પેલું તો સ્થૂળ વાળું તો એ તો દેખાય એવું છે અહંકારે દેખાય એવું ખૂબ છે એટલે ફરી વાર ને આવું છે એના સાહિત્ય મારે પહેલા વગર કહેવું પડે આ વાત મારે સમજાવી હોય એમને કહું કે તમારી બધી વાત હું સમજાવવા માંગુ છું કે જયારે આ લેવલની વાત સમજાવવા માંગુ ઇન્ડિયા આવું આત્મા એટલે આત્મા એનો અર્થ છે એ સંજ્ઞા છે, સંજ્ઞા સૂચક શબ્દ છે, સંજ્ઞા હું પણ આની સંજ્ઞા સૂચક શબ્દ છું. મોઢો અહંકાર પેલા બહુ હતો, મોઢો અહંકાર બહુ હતો, મોઢો અહંકાર હતો. તમે જે બાબતો તરીકે અનુભવી હતા તે તો હું તો અજ્ઞાન તરીકે દેખાય છે. જેને અજ્ઞાન તરીકે કહે છે એનો બહુ કહી જશે. દાદા વાડા એવા હોય છે ને, આ વાડા એવા હોય છે ને કે બહાર નીકળવા જ ના દે. અહીં જાત નિકાલ અહીં બીજી તમે ધર્મ છે કે વાડા છે. વાડા ના જેમ આવે વાડા થી વાડા નું ભોજન રહેતું. વાડો માં રહેતો હોય માણસ ને વાડા નું ભોજન ના આવે એ માણસ સારો છે. આ તો અમારું બે વર્ષથી છે ને આપણે ત્યાં મંદિર છે, મંદિર છે ભાવદાસજી એ જ્ઞાન માટે બે વર્ષો પ્રયત્ન કરું છું પણ એ લોકો ના અમારો આત્માને આત્મા જશે એ લોકો એટલે સાથે બરો કરશે કે આત્માને જાણો જશે. આ અહંકાર માં અહંકાર થી પર ગયો મન માં ગઈ ભાઈ મન બધું થી આગળ નહીં થશે. એટલે બધું એ બધો લેવો વાત આખા જગત નો ધર્મસાર એ જગત નો સાર ધર્મસાર સાકરા છે એ ધર્મ જ ખોટો છે ધર્મ ખોટો છે ખોટી ધર્મસાર પ્રાર્થના ધર્મસાર એટલે શું કે રજ ધ્યાન ને આર્થ ધ્યાન બે બંધ થયું રજ ધ્યાન એટલે શું કે અહંકાર ના હોય ધ્યાનમાં અહંકાર ના હોયમાં અહંકાર ના હોય તો એને ધ્યાન કહેવાય બધા ધર્મ ધ્યાન પહોંચે એમાં અહંકાર ખબર એમાં અહંકાર આપણ જ્યાં રૌદ્ર ધ્યાન પાર્થ ધ્યાન અને ધર્મ ધ્યાન કેવું તમે ત્યાં પુત્ર ના ધ્યાન બતાવ્યા છે બધા એને પણ ધ્યાન જ કે છે હા પણ ધ્યાન ને અડે નહીં ક્રિયા ને અડે દાદા રૌદ્ર ધ્યાન અને જે આર્થ ધ્યાન છે એનો નિમિત્ત અહંકાર ખરો ના દાદા નિમિત્ત જો નહીં અહંકાર ને ધ્યાન ને અહંકાર ક્રિયા એ ધ્યાન નથી ધ્યાન એને કહેવાય કે અહંકાર સ્પર્શે નહીં એટલે ક્રિયા એ ધ્યાન નથી એવું કહેવાય ને ક્રિયા એ ધ્યાન નથી ક્રિયા માંથી ઉત્પન્ન થતું એ ધ્યાન છે અહંકાર પછી ધ્યાન બેઠો જ નહીં ને પછી ધ્યાન રહે જ નહીં ને જે અહંકાર ની હાજરી હોય તો ધ્યાન રહે જ નહીં એટલે આ બધા ધ્યાન કરે છે ને એ ધ્યાન ધ્યાન ગણા તો બધી એકાગ્રતા કહેવાય એકાગ્રતા આપણા લોકો ધ્યાન નામ પાડી દે એકાદ સમજ પાડી નથી અને ધ્યાનમાં તો અહંકાર હોય જ નહીં જગતના લોકોને બે ધ્યાન થયા જ કરશે આખું ધ્યાન થયું છે પણ એનો અહંકાર ના હોય એ ધ્યાનમાં અહંકાર હતો એને ખબર પડી જાય કે અહંકાર ને સ્પર્શ ના કરી દે ક્રિયા ક્રિયા ને અહંકાર તો એ સાથે હોય એમાંથી જે ઉત્પન્ન પરિણામ થતો એ ધ્યાન છે શુક્લ ધ્યાને અહંકાર સ્પર્શે નહીં તો શુક્લ ધ્યાન કરે તો ધર્મ ધ્યાને અહંકાર સ્પર્શે નહીં તો શુક્લ ધ્યાન કરે અહંકાર સ્પર્શે નહીં એમનું ધ્યાન છે પણ જે ધ્યાન ની વાત કરીએ ક્રિયા નું પરિણામ તો નથી જ ને જે ધ્યાન ની આપણે વાત કરીએ છીએ એ ક્રિયા નું પરિણામ તો નહીં ને એ અહંકાર ના ક્રિયા નો પરિણામ છે ક્રિયા ના પરિણામ તો અહંકાર જ હોય ને એવું નહીં પરિણામ એટલે હું કહેવા શું માગું છું અમારે જે તત્વ ઉભું થવું જોઈએ ધ્યાન રિલેટિવ કહેવાય પણ હોય છે તે એ ધ્યાન આ નિરહંકારી છે શું છે ધ્યાન ને અહંકાર પડતો જ નથી અહંકાર સ્પર્શે છે પછી આજે ધર્મ ધ્યાન છે એમાં અહંકાર ની તો હાજરી હોય જ નહીં એના કારણે હોય જ નહીં શુક્લ ધ્યાન તો પછી બહુ ઊંચી વસ્તુ છે અહંકાર બધું સમજે છે તે પાછો અહંકાર ને એ જે સમજે છે એ બી અહંકાર ના એ જે સમજે છે આ જે આપ કહો છો એ જે સમજે છે એ બી અહંકાર ના સમજે છે તે ના આ વાત મારી વાત સમજે છે અહંકાર કેમ છે બધી ના શક્તિ આ લેવા દેવા કરી નાખું છું, બહાર આ વાત કરી એક માને જ નહીં, બહાર આ વાત કરી અંદર માને જ નહીં. દાદા કાલે એવું બન્યું, જયારે ચાર સંસ્થા હતા તો એમના ડેપ્યુટી હતા કાલે ઓફિસ માં, એમને કઈ વાત કરી બહુ ઢસો દખલ થાય. જ્ઞાતા અને ધ્યેય જ રહ્યું. હવે જ્ઞાતા એ જન્મ જ છે, એને જન્મ લાવવો પડતો નથી. અને સંજોગો ને માત્ર જુએ છે, અને સંજોગો પાસે ફેરફાર છે કે તો એ વચ્ચે જે ઉભું થયું અજ્ઞાન ઉભું થાય, એ અજ્ઞાન મજબૂત થાય. હું ધ્યાન કરું છું બરોબર, ધ્યાન અહંકાર ને સ્પર્શ કરતું જ નથી. એવું કહેવામાં બરોબર છે. અને જે તમે કરો છો એ બધી એકાગ્રતા કરો. હા બરોબર, એકાગ્રતામાં કરતા અહંકાર છે. હા કરતા અહંકાર, અને અહીંયા ધ્યાન અહંકાર ને જોવે છે, અહંકાર ને જોવે. હા બરાબર છે. કહે છે અહંકાર સ્વયં કરીને ધ્યાન ને પ્રાપ્ત કરવાની બે ભેગા થાય ને, જેટલા વખત કેટલા વખત ધ્યાન ઉત્પન્ન થાય પારકાને કહીશું તો અડચણ વાળું પારકાને કયું પણ નુકસાન કરે એવું કઈ પણ કઈ વિચાર્યા એમાંથી રૌદ્ર ધ્યાન ઉભું થાય. અને તે પાછું અહંકાર નું સ્પર્શ વગર નું ધ્યાન કરે, આખી જિંદગી અહંકાર સ્પર્શે નહીં, એનું નામ ધ્યાન છે. અહંકાર સ્પર્શે નહીં, ધ્યેય અને ધ્યાતા ઘેરા એના એકાગ્રતાથી ઉત્પન્ન થતું વિદ્યાન. ત્યારે પોતાના ધ્યાન સ્પર્શ ના એ આપણું ધ્યાન કરેલું. રૌદ્ર ધ્યાન જ્ઞાની મળ્યા છે એ ફરે કે નહીં? જ્ઞાની પછી ભલે સંસાર મળે, તો ધર્મ ધ્યાન હોય કેટલું ધ્યાન હોય, આપણા મહાત્માઓને બે નથી હોતું, એટલે ધર્મ સાધુ પ્રાપ્ત થઈ ગયો છે ત્યારે દાડે. પછી તે ધર્મ ધ્યાન સુધી ધ્યાન થાય, ધર્મસાર તો ત્યારે જે જગત આખું ધર્મસાર પ્રાપ્ત કરવા માટે મલકમ આવી રહ્યું છે, તે એક જ ધ્યાન. અને જે જે અમદાવાદમાં અમદાવાદ માટે સુરત ભાઈ કહેતા રહ્યા તે અધિકારી નહીં, એટલે કેટલાય લોકો આમ પાછા ભર્યા છે. આપે કહ્યું ધ્યેય નક્કી થાય અને પોતે ધ્યાતા થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય, એમાં અહંકાર ની જરૂર નહીં. હવે ધ્યાતા એ અહંકાર હોય કે ના હોય? શું કહ્યું? ધ્યાતા એ અહંકાર હોય કે ના હોય? નિરહંકારી ધ્યાતા હોય ને તો શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય, અને નહીં તો ધર્મ ધ્યાન થાય, નહીં તો રૂપ ધ્યાન થાય, અહંકારી વાળું હોય ધ્યાન થાય. અને શુક્લ ધ્યાન પરિણામ આવશે ત્યારે મોક્ષ થશે. ધ્યેય નક્કી થાય છે એમાં અહંકાર નો ભાગ ખરો? ધ્યેય નક્કી થાય છે અને ધ્યાતા એ અહંકાર, એ તો કયું ક્લિયર? અને ધ્યેય મોક્ષ નું ધ્યેય કે માં નિરહંકારી અને ધ્યાતા નિરહંકારી, એટલે શુક્લ ધ્યાન છે. ધર્મ ધ્યાન માં થોડું અહંકાર ની હાજરી કરી ને, ધર્મ ધ્યાન માં અહંકાર ની થોડી હાજરી સૂક્ષ્મ હાજરી કરી ને, ધર્મ ધ્યાન માં અહંકાર ની થોડી સૂક્ષ્મ હાજરી કરી થાય. ધ્યાન કરે માણસ એના જે પરિણામો આવે એ જે એના કર્મો કરે તે એના પરિણામ સ્વરૂપ કરે એમ. કોઈને શુક્લ ધ્યાન હોય તો એનાથી જે કર્મો થશે એ સારા થશે, અને જે ધર્મ ધ્યાન માં હોય તો એના જે ઉતરતા થશે. એ વાત ખરી, શુક્લ ધ્યાન હોય ને તો કર્મ શ્રમિક માર્ગ માં થાય ને, ના તો અવક્રમ માર્ગ છે એટલે થાય. તે પોતાને કરતા પડે ને તો નીકાળી છે, ઓટોમેટિક ઓટોમેટિક નીકાળી છે. કર્મ ખપાવ્યા સિવાય આ પ્રાપ્ત થયું, પેલા ખપાવી ખબર નહીં ભોગવી ભોગવી ને બધા. હવે જ્યાંથી પૂતગલ છે ચાર પ્રકારના ધ્યાન રહેવાનું પૂતગલ. હવે જે જે પૂતગલ ની સ્થિતિ એ પ્રકારનું ધ્યાન રહેવાનું. પછી હવે પૂતગલ થી જે કર્મ થશે તે ધ્યાન મુજબ થશે ને. હવે એક પૂતગલ છે જેને રૌદ્ર ધ્યાન છે એને રૌદ્ર ધ્યાન મુજબ ના કર્મ આવવાનું. બીજો પૂતગલ છે જેને આર્ત ધ્યાન રહે છે એ આર્ત ધ્યાન મુજબ ના કર્મ કરે. અને પછી જે ધર્મ ધ્યાન છે એ ધર્મ ધ્યાન મુજબ કર્મ કરે. ધ્યાન નું તો ફળ આવે છે, આ ફળ ફળ ધ્યાન નું કર્મ ના થાય તો એને ફળ ફળ આવે. એ ખરું છે પણ પેલી વૃત્તિઓ ક્યાંથી થાય છે? અંદર ધ્યાનમાં ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન અરે ધ્યાન વસ્તુમાં એ કરનાર છે નહી જનાર આનું ફળ આપનાર છે. દાદા આ જે લોકો સુસાઇડ કરે છે એ બી એક જાતનું ધ્યાન નું પરિવર્તન જ છે ને. હા એ ધ્યાન નું જ પરિવર્તન, એને રહું તો ધ્યાન છે. પણ દાદા સુસાઇડ કર્યું એટલે એ પૂતગલ જે છે પૂતગલ ને એને નષ્ટ કર્યું, અને પછી જે એનો રસ છે એને પોસ્ટપોન કર્યું, તો પછી બીજો જે એનો જન્મ થશે એના જેવો એટલે ફરી એને આખું આખી જે રન છે આખી જે મુસાફરી છે એ પૂરી કરવી પડે ને. એક લિંક છે તે એવી જ આવે છે.